ના શણગાર્યા જેરે જાગૃતિ ના હરદમ આનંદ તે તુતા ભીતર ગાંધીના મારા સપના શણગાર્યા જેરે જાગૃતિ ના ભીતર ગાંધીના વિશ્વકલ્પના તું જે જીવા તીર્થમાં ધીરે નિજ સમજે જીરે તે જીવન ખુશબો કહું પ્રાણીમાં પાણી થી ત્યાં છે ઝરણા પાતાળીના તેણે વાવી જે ખુશબો કહું પ્રાણીમાં પાણી થી ત્યાં છે ઝરણા પાતાળીના સુતિ લણ છે પ્રસંક્રાંતિ કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં સુતિ લણ છે ફળ સંક્રાંતિમાં કુદરત ઝૂમશે ને ગાશે ઉત્ક્રાંતિમાં એની ખોરમ બચાવશે સેવાત્મા મોક્ષ પામે આત્મન જાતિમાં એની ખોરમ બચાવશે દેવાત્મા મોક્ષ પામે એ આત્મન માનવ જાતિમાં નવનીત જ્ઞાન સાગરમાં તરફતી મન મછલી ગત પાણીમાં દુવાચારે નવનીત જ્ઞાન સાગરમાં તરફતી મન મછલી ગત પાણીમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં નવનીત મળશે ને દિવસે આસમ શાંતિમાં પરમ જ્યોતિ સ્વરૂપના સાનિધ્યમાં નવનીત મળશે ને દિવસે આસમ શાંતિમાં મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદ તુતા ભીતર ગાંધીના હું મારા સપના શણગાર્યા જેણે જાગૃતિના હરદમ આનંદ તુતા ભીતર ગાંધીના આપણી શક્તિ છે લીકેજ થઈ જાય ને એટલે લીકેજ ના થાય અને કેવી રીતે વેલ્ડિંગ કરવું એટલા માટે ધર્મ જાણવાનો છે. વેલ્ડિંગ કરી નાખીએ એટલે પછી લીકેજ ના થાય, બસ બહુ થઈ ગયું, બહુ શક્તિ પાર કરી લીકેજ ના થવું જોઈએ. એમાં તો લીકેજ એટલે શું કે તમારે બોસ હોય કે ના હોય માથે, હા એ બોસ કોઈક દાડો લાઈફ જોડે ઝઘડી આવ્યો હોય મૂળમાં આવે અને તમારી જોડે ગુસ્સે થયો, હા એટલે તમને મય શું થાય એ લાગી આવે તમે કે ના લાગ માં આવી ગયા, જે કોઈ લાગ માં આવ્યો હશે ને તે ચોટી પડે, તમે કયા કારણ થી એના લાગ માં આવી ગયા? ત્યાં હતા એટલે, ત્યાં હતા એટલે તમારી કોઈ ગુસ્સે થાય તમારો જ દોષ છે ત્યાં આગળ. સમજાવો દાદા શું દોષ, એ ભૂલ પેલા કરી લઈ તેનું આ ફળ આવ્યું. અત્યારે નથી કરતા તમે ભૂલ, અત્યારે તો ફરી ભૂલ કરશો તમે ગુસ્સે થજો તો ફરી પાસે એનું ફળ આવશે. અત્યારે ગુસ્સે નહીં થાવ અને તમે લેગો કરશો કે આપણો હિસાબ તો સુકવે જ થઈ ગયો, એટલે આપણે એનો એ નિમિત્ત છે બિચારો. અને આ કર્મનો ઉદય તમારો છે. કોનો છે? તમારો કર્મનો ઉદય તમારો છે. આ ઉદય કર્મ કોનું છે? તમારું છે. ઈણામ આવે છે તોય તમારું છે, ખોટ જાય છે તોય તમારું છે. કર્મનો ઉદય ઉદય તમારો છે અને માણસ જોડે ઉદય તમારો હોય ત્યારે આવું નિમિત્ત મળી આવે, સંજોગ ભેગા કરી આપે. તમે થોડું એડજસ્ટ થાય છે? થોડું ભારી વાત. ઉદય તમે સમજ્યા ને, ઉદય આપણો ઘરના ઉદય હોય પ્રમાણે જે પ્રમાણે બધું ભેગું થઈ જાય બધું, એટલે પ્રમાણે તમને તિરાય છે તે સીડી ના આવ્યો હોય ને, તમે છે તેના કઈ ભૂલ કરેલી તેનું ફળ આવ્યું. હવે અત્યારે ભૂલ કરે તો ફરી ફળ આવશે, માટે આ ભૂલ ના કરીએ તો લીકેજ ના થાય. શું કહ્યું? ભૂલ તમારી જ છે અહીંયા આગળ. એટલે મેં શું લખ્યું છે કે જે વખતે જે માણસ જે ભોગવે તેની પોતાની જ ભૂલ છે એમ કરીને ન્યાયથી ચાલજો. હું ખરેખર એક્ઝેક્ટલી કહું છું, 100%. એટલે તમે જે ભોગવ્યું એને એની પરિણામ એ તમારી જ ભૂલ છે. એટલે ભોગવ્યાની ભૂલ બધા લોકો ઘણા લોકોએ લખી રાખેલું આ અનુભવ વાંચ્યો. સમજો ને, આપ સમજમાં આવે ને વાત? આ ગપ્પું નથી, આ એક્ઝેક્ટલી આ વૈજ્ઞાનિક છે. એટલે તમે મનમાં જ્યારે કંઈક ભોગવાનું આવે તો જાણો કે મારું કંઈ કારણ હતું નહીં, કશું છે નહીં, ને આ ભોગવાનું આવ્યું કે એમ તક મારો દોષ જે છે તે હિસાબ મારા ચૂકશે. થયો શું કહ્યું? મારા જ કર્મનો ઉદય છે. ઘણા ખરા આપણા કર્મનો ઉદય એવો હોય છે. સર બોસ આઈ કે આઈ થેન્ક યુ, તમને છે તે $100 વધારવામાં આવશે, એવું ના બોલે? હા, તે વખતે એ આપે છે. તમારા જ કર્મનો ઉદય છે. છતાં આપણે થેન્ક યુ તો બોલવું જોઈએ, કારણ કે સારું કરીએ બદલ થેન્ક યુ બોલવું જોઈએ. અને ખોટું જ કરે તાર મનમાં શું થયું, મારી ભૂલ થયેલી છે એમાં એનો દોષ શું છે બિચારો? શું એને ઉઠું આ મારી જોડે કરાવવું પડ્યું, એ જ એને કેટલો દુઃખ થયું. ગુસ્સા થતા પેલું દુઃખ થાય કે ના થાય? હા, તમને સમજાય? ટેકનિકલી સમજાય છે. આ ધર્મ ટેકનિકલી હોવો જોઈએ. આ બધું આ લોકો જે ધર્મ છે આ બધા રિલેટિવ ધર્મો છે, અને ધર્મ રિયલ હોવો જોઈએ. એક્ઝેક્ટ દવાથી એક્ઝેક્ટ ઉદ્રોગ મટવો જ જોઈએ. શું કહ્યું? તમને સમજાય ને? એટલે આ જેટલા ગુસ્સાનો કારણ છે ને જે લીકેજનો, એના કારણે દવા એક્ઝેક્ટ હોય છે. એ દવા સિસ્ટમમાં લગાડી દઈએ, કશું શું એવું હું કહેવા માંગુ છું. તમને સમજાયું છે? આ બધું સારી રીતે સમજાયું છે? એટલે આ ભોગવે એની ભૂલ, જેમાં જેમાં તમને ભોગવાનું થાય ને, એ ખુદા આ છોકરું થતા લઈને જતું હોય ગરમ પાણી, એકદમ ગરમ હોય એવું કરતું, અને આપણે અહીં પડ્યું એનું ભૂલ નથી. ભૂલ આપણી આપણે હિસાબ ક્યાંથી આવ્યો, આ જગ્યા ક્યાંથી આવી? નહી તો હે પડે અહીં રહીને પડે આમ. તમે સમજો ને? અને જગ્યા કેમ આવી? એને ફેરા કોઈ આ જે અહીં પર પાણી પડ્યું એ ઇફેક્ટ છે. આ ઇફેક્ટ ના ફેરા કોઈ, એટલે કોઈ આપણા છે તો પછી એના શું દોષ? છતાં આપણે એને એમ ના કેવું છે કે તે સારું કર્યું, એવું તો ના કેવું છે. વ્યવહારમાં આપણે એને કેવું ડિનર ચાલવું છે, આવું બેન શું કેટલું મુદ્દા થઈ ગયો કે એમ કેમ ઉકળવું નહીં. શું કહ્યું? મેરી પાછી એવું ચાલે, મશીન જીવતું છે ને, જીતા મશીન ને ખોટું એડગર ના કરાય. શું કહ્યું? હવે આવી રીતે બધું સોલ્યુશન સમજી લેવાનું, બીજું કશું હું કહેવા માંગતો નથી. હું એટલે પછી કાયમ શાંતિ થઈ જાય, નકામાં ખોટી અણસમજણ કયું દુઃખો વગેરે. એ તો છે, આ બધા ગુસ્સે ગુસ્સે થાય બિલકુલ હે, બીજ જોડે અથડાવું ને ગુસ્સે થવું કે હર કિસ્સે બીજ જોડે અથડાવું તમે માણસને ના વાંધો હોય તો જ થાય. એ રીતે વાંધ્યા પડવું છે, આવું ના હોવું જોઈએ. શું કહ્યું? એવું કહેવા માંગુ છું, વૈજ્ઞાનિક હોવો જોઈએ. આ ધર્મ આને ધર્મ કહેવાય છે ને, આ ભગવાનની ભક્તિ અને આમ બધું ધાગળ કરે નીકળે, એ તો ઠીક છે કે આવી રસ્તે નહીં, આવી રસ્તે જતા નથી એટલો ટાઈમ, એટલું સત સારા રસ્તે જાય છે એટલું સારું છે. પ્રગતિ નથી કરતા, પ્રગતિ એક્ઝેક્ટલી દવા હોય છે. ભોગવ્યાની ભૂલ જો તમે તમારી રીતે આને જો સશક્તિકરણ કરશો ને, એને ડિટેલ્સમાં જશો બધું તમે સમજી જશો. શું કહ્યું? ભોગવ્યાની ભૂલ એક જ ભોગવ્યાની ભૂલ. પછી બીજો શબ્દ શું કહું તમે? કે જે બન્યું એ ન્યાય, બની ગયું એ ન્યાય. પાંચ ભાઈઓ હોય, પાંચ ભાઈઓ હોય અને ફાધર ઓફ થઈ ગયા અને 15 લાખ રૂપિયા મિલકત હતી, તે મોટા ભાઈના હાથમાં આવી, વેચણી કરવાનું ઝઘડા થયા, વેચણી કરવાનું થઈ, તે એક ભાઈને પેલે 2 લાખ આપ્યા 60 લાખને બદલે, એક ભાઈ ને 1 લાખ આપ્યો, 1 લાખ ને એક જણે 5-6 લાખ 6-8 લાખ આપ્યા, અને એમને કશું જ ના આપ્યું. હવે એ બધા ઝઘડા ચાલ્યા. પછી મેં કહું તું વિનંતી કરી જો, તને કશું નથી આપ્યું, તું વિનંતી કરી સાહેબ મને કશું ભારે કે ખબર નથી, મને કઈ આપો તો કે સર જે થાય એ કરીએ. શું કહ્યું? કોર્ટમાં જાય તેનો કઈ એની પાસે પુરાવા નથી કોઈ જતો. એટલે આ આ બન્યું એ જ કરેક્ટ છે. હવે તું બીજો રસ્તો ફરી કરે. શું કહ્યું? નકર માં માથા પડી ગઈ આવી જશે. આ આ કુદરત કરે છે. આ કોણ કરે છે? કુદરત. એવું હોય ને ડાક્ટરો બે ભેગા કરીને કહી દીધી બધાને તીકડે ઊંચા ત્યાં થવા મળ્યા. પછી મેં કહ્યું જયારે તમને અટક છે ત્યારે એમને કયું કબૂલ છે એ સમજ્યું ને. એટલે આ શું છે, કેવી રીતે જગત ચાલે છે જાણતા હોય તો સમજાય, નહીં તો કેવી રીતે સમજાય? આ ખાવાનું તેથી તો હવે અંત જ નથી આવતો. કારણ કે આપણે ઠોકા ઠોક ઠોકા ઠોક બે માં બે ગાળો ભરી આવે બેન ને. હવે બેન પાંચ આપી આ પાછલી બે ભરી તે એના ઘરના ઉદયને લઈને પેલો ભાંડનાર મળી આવ્યો. તે એને કરી તેને જમે કરી દેવું જોઈએ કે બે મારે આપેલી કોઈ વખત હશે તે આવી પાછી જમે કરી દો ચોપડામાં. અને કંઈ બહુ આપણું હિસાબ ચૂકતા થઈ ગયો ત્યારે બધે પાંચ ધીરે તો પછી થાય એટલે બે કાર ભરી અને તે માસે એ કે હું એને સમજી પડું. તું એને એમ કે બીજી બે ભરો કહે તાકી બીજી બે ભરો પોતે કે હું આ કરું છું તેથી જીગો એકદમ. અહીં તમારે તો હું આવ્યો. અરે હું કોઈ જગ્યાએ જતો નથી. હું અહીંયા તમારા ત્યાં આવ્યો નથી. કોઈ તેમ ખોટા કારણે કારણે મારે આવવાની કઈ તાકાત હતી? આ તો એને તમારું પૂરું જાગેલું છે. તમે ત્યાંથી લાવ્યા છે? શું છે મારું કેવું? આ બધા સંજોગો ક્યાં વિચાર આવ્યા તમે? ત્યાં આવું મને મનમાં છે આ બધું. એટલું તમે સમજી લેજો, તમે ભણેલા માણસો જેને ઇફેક્ટ કહેવામાં આવે છે એ પૂરું એ પ્રારંભ છે. અને કોઈ જ કહેવામાં આવશે કુશળ છે. સમજાય ને? હા, તો આ બધી ઇફેક્ટ છે. ઇફેક્ટ એટલે મેરે ઇટ હેપન હેપ કરે તેને આપણે કઈ મેં કર્યું. બસ નવાઈ જાય છે ત્યારે કે હું નાયો. ખવાઈ જાય છે ત્યારે મેં ખાધું. વધારે ખવાઈ જાય ત્યારે મેં વધારે ખાધું. સમજાય ને? એવું તમને લાગે છે? બધું બોલવામાં ના મેં ખાધું એવું બોલાવું ને. પણ ચેલી ભાઈ જેમ સહિત બોલીએ છીએ આપણે કડક રીતે જ ના મેં જ ખાધું. ત્યાર પછી ઉલટી થાય છે. તમે ખાધું તો ઉલટી કેમ થઈ? ઉલટી થઈ પડી યાર ઠેકાણા પર મેડ જગત જગત ચાલ્યા કરે છે. ભગવાન છે, ભગવાન વગર ના ચાલે જ નહીં હતી. પણ જે માને છે એવું નથી ભગવાન. શું કહ્યું? તમને શું માન્યતા છે ભગવાન? ભગવાન જ આ બધું કરાવે છે. ભગવાન જ આ બધું કરાવે છે. એ પછી એને આરોપ આપે. બરોબર, જો ભગવાન જ આ કરાવતા હોય તો ચોર લોકો કહે છે અમને ભગવાન કરાવડાવે છે. શું કહ્યું? ચોરીઓ ના એ તો નથી કરાવતો. ના પણ એવું કોઈ થી બોલાય ને, સારું એ નહીં કરાવતા ને ખોટું નહીં કરાવતા. ખોટું કરાવે તો સારું કરાવડાવે. તમે સમજ ને? એટલે આ બધી બિલીફો રોંગ બધી બિલીફો આખું જગત એમાં રોંગ બિલીફોમાં ચડિયા કરે છે. શું કહ્યું? રાઈટ નહીં જાણવું જોઈએ. ક્રાઇસ્ટ કે છે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. ક્રાઇસ્ટ કે છે ખરો ખરે ખોટું નથી. ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ. બાય રિલેટિવ view point, by yeah, Christian yeah. view point, by Indian view point, yeah. by Muslim view point, not by fact. વ્યૂ પોઈન્ટ ને આખું જગત વ્યૂ પોઈન્ટ માં છે તો ફેક્ટ નહીં જાણવું જોઈએ. જાણવું જોઈએ એવા વિચારકો હોય ને કે વાસ્તવિક શું છે આમાં આપણે સમજાતું ને. કારણ કે નાના છોકરા કે ભગવાન ક્રિએટર છે અને સંતો કે તારામાં સાચી વાત બધે સાચી વાત બધે ના પહોંચે. સમજદાર માણસો પાસે જ હોય, નાના છોકરા છોકરા પાસે બધે ના હોય. તમે સમજ પડે ને. એટલે પછી મેં એને કહ્યું કે વાસ્તવિકમાં ગોડ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ પઝલ થયેલું છે. હું જાતે જ હોય ને બોલું છું. આ વિજ્ઞાન થી પઝલ થઈ ગયું છે. જેમ ટુ એચ ને એવો ભેગા થઈ જાય ઉપર અને પાણી થઈ જાય એનો એવી કે વાતાવરણ ભેગું થઈ જાય તરત વચ્ચી પડે. વાતાવરણ ભેગું ના થાય ના વર્ષે પણ ટુ એચ ને એવો ભેગા થઈ જાય પડી જાય તો આપડા લોકો કે છે કે એ દેવો એ વરાશ વરા. ભગવાન ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. ભગવાન એટલે ફક્ત જીવોને પ્રકાશ આપે છે. જીવની અંદર પોતે જ રહે છે અને ત્યાંથી જ પ્રકાશ આપે છે. ફક્ત એને દરેકને પ્રકાશ આપે. ચોરને લુચ્ચાને બદમાશને પોલીસ બધાને પ્રકાશ આપે. આ પ્રકાશનો તારે જે ઉપયોગ કરવો હોય તે તું કહે ને તારી રિસ્પોન્સિબિલિટી. શું કહે છે રિસ્પોન્સિબિલિટી તારી. એટલે ચોરને કે સમજાવી આ જોખમદારી તને આવી આવશે અને સૌકાને કે ત્યાં દાન કર્યું છે અને આવ્યું જોખમદારી આવશે તમને તમારી જોખમદારી પણ કર્યા જાઓ. શું કે છે અને તમને આમ ન પોસાય અને તમને આમ જબરજસ્ત લોકમાન્યનું માન્યતાનું સુખ લોકો લોક સેમાં સુખ માને કે ડોલરમાં સ્ત્રીમાં મકાનમાં આ બધામાં સુખ માને. એમાં જો તને સુખ ન લાગતું હોય તો મને સંભાળ છે કે છે હું તને સનાતન સુખ લઈ જઈશ. કારણ કે આ ટેમ્પરરી સુખ છે. આ રિલેટિવ સુખ છે અને ટેમ્પરરી છે કલ્પિત છે. અને પેલું સનાતન સુખ ક્યારેય પણ જાય કેવું ગપ્પું ચાલે ને. આ બેન પાંચ વર્ષ માં શિયામ ચોવીસ કલાક રહે છે એ બધું મારું કયું શું ક્યારે શું કહ્યું જોયું હોય એમને. અને અમારે સિક્રેટ ના હોય કોઈ રાત્રે તો મારી બાર વાગે આવો એક વાગે નો સિક્રેટ ગુનો નથી. ના સિક્રેટ ગુનો છે. કોઈ પણ જાતનો ગુનો તો હોય તો બાગડવા છે ને. એટલે અમારે સિક્રેટ ના હોય એ તો કહ્યું. અને અમને ટેન્શન ના હોય બિલકુલ. ટેન્શન ના હોય તો જ આ જગત બધું. ટેન્શન જેમ ઓછો થતો જાય ને તેમ સમજાતું જાય. ટેન્શન ને લઈને માણસ સમજી શકે નહીં. ટેન્શન તમે સમજ્યા ને બઉ આ કરવું તે કરવું ના. અને અમારું હાસ્ય ટેન્શન રહી થાય તે હવામાં ભૂલી જાય બધું સંસાર ભૂલી જાય. આ વિજ્ઞાન છે. આ ધર્મ નથી. આ વિજ્ઞાન છે. સંસારમાં રહેવા છતાં મુક્તપણે રહી શકે. હું બધું કહું છું કહું છું બધું પણ આ શરીરમાં રહ્યો નથી. એને ટાઈટલ નથી મારે માલકી પડવાનો. હું પાડો તરીકે રહું છું. અને હું આ કોણ બોલે છે આપની સાથે? આપની સાથે વાત કોણ કરે છે? તમારામાં રહેલો આત્મા અથવા તો ભગવાન? તમારામાં રહેલો આત્મા અથવા તો ભગવાન એ જે વાત કરે ને તો પછી હું ઉઠી તો આ એવી જ વાત કરશે. મારા જે વાત કરશે હું જે બોલતો હતો ને એ બધું એ બોલશે. એવું જેવા ગ્રુપમાં એક ગ્રુપમાં કોકને તો એમ જ લગાવ બંદર બેઠો હોય તેને કે દાદા જ બોલી રહ્યા. આત્મામાં બોલવાનો ગુણ નથી. આત્મા જે આ વસ્તુ હોય ને તે વસ્તુ પોતાના ગુણધર્મ સહિત હોય. હોય કે ના હોય? હોય. જે આત્માનો ગુણધર્મ છે તેમાં ક્રિયા કરવાનો ગુણધર્મ નથી. સમજો ને ગોયા કરવાનો કરાવવાનો કોઈ પણ ગુણધર્મ નથી. તેમ છતાં આ આ ગુણધર્મ બોલવાનો નથી. બોલવાનો ગુણધર્મ જળ નો છે. જળ જળ પરમાણુ નો સ્વામી ગતાય કેવા સમજ મળી ને એટલે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે છે. કોણ વાત કરે છે? આ માલકી વગર ની વાણી છે. વાણી કેવી? માલકી વગર ની. માલકી વગર ની વાણી એટલે વિધાઉટ એની પોઈઝન. એટલે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ એ વક્તા છે. તમે શ્રોતા છો, હું જ્ઞાતા દ્રષ્ટા છું. હું આની પર રિસર્ચ કર્યા કરું છું. કઈ કઈ ક્યાં ભૂલ થાય શીખતા. અમારી નિરંતર જાગૃતિ હોય, ચોવીસે કલાક જાગૃતિ હોય. ચોવીસે કલાક બિલકુલ જોખું ના હોય. અને તો જ આ ટિકટ છે. સમજાય ને? સમજાય કેમ? સમજાય. આ તો બધું કોમ્પ્લેક્સ છે. અમારા બુદ્ધિ નો છોટો ના હોય. બધું એક સેન્ટ બુદ્ધિ ના હોય અમારા. એ માને એવી વાત છે. બુદ્ધિ ના હોય. કારણ કે બુદ્ધિ નો સ્વભાવ કેવો હોય? ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ આવે. શું કહ્યું? હા, અમારે તો આ જે છે જ્ઞાન એ એન્ડલેસ જ્ઞાન છે. બુદ્ધિ તો ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. બુદ્ધિ ને જ્ઞાન ની વ્યાખ્યા બે જુદી આપી દઉં તમને. બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડાયરેક્ટ બોલો છો કે ઇનડિરેક્ટ બોલો છો? ઇનડિરેક્ટ, બંને સરખું છે. ઇનડિરેક્ટ સમજાય તમે? ઇન્ડિરેક્ટ પ્રકાશ ને બુદ્ધિ કહેવાય, ડિરેક્ટ પ્રકાશ ને જ્ઞાન કહેવાય. હવે ઇન્ડિરેક્ટ પ્રકાશ એટલે સૂર્યનો અજવાળું અરીસા પર પડ્યું અને અરીસા નો આપણે રસોડામાં લઈએ એ બુદ્ધિ. બુદ્ધિ કામ કરતી એવી રીતે બુદ્ધિ કામ કરે છે કે આ આત્માનો પ્રકાશ ઇગોઇઝમ પર પડે છે અને ઇગોઇઝમ ના થ્રુ મીડિયમમાં જે આવે છે એ બુદ્ધિ છે. જેનો જેવો ઇગોઇઝમ કે ઇગોઇઝમ જડ હોય બુદ્ધિ જડ હોય. એટલે બધું ઇગોઇઝમ જાડો હોય તો બુદ્ધિ જાડી પાત્રો બધું ઇગોઇઝમ થ્રુ આવે. એ અમારો ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો એટલે બુદ્ધિ એવું ખલાસ થઈ ગયેલી એટલે સીધો ડિરેક્ટ પ્રકાશ પડે. આ માન્યા વાળા એવી વાત નથી ને? એટલે આ વાત બહુ જ ઊંડી વાત હશે. અમારે કોઈ વાત ખોટી કરવાનું કોઈ કારણ ના હોય. પણ કોઈ માની ના શકે. આ એ જ માની શકે. પોતાની બુદ્ધિ નામ જાય. બુદ્ધિ તો કામ, બુદ્ધિ નો ધંધો છો. પ્રોફિટ એન્ડ લોસ જોયા જ કરવાનો. તમને લાગે છે પ્રોફિટ એન્ડ લોસ જોયા કરે બુદ્ધિ? એ જ કામ કરે છે બુદ્ધિ. હા, એ જ કામ કરે છે બુદ્ધિ. બુદ્ધિ એ જ કામ કરે છે. એનાથી ઇમોશનલ થયા જાય. આપડા લોકો ઇમોશનલ થઈને ફરે છે. જંતુ મરી જાય છે અંદર. ઇમોશનલ થઈ ને ગુસ્સે થઈ ગયો ત્યાં કયો મરી જાય. વિજ્ઞાન છે. જંતુ અને મારણ પોતે સુખી થાય. કેમ કઈ થાય? થોડા સમજ જો ને કેટલું બધું પૂંચાય કેટલા બધા. થોડા બહુ મોટું જ્ઞાન મેં આપી દીધું. આ તમારું નિમિત્ત કેવાય. શું કેવાય? હું તો નિમિત્ત છું. આ પ્રાર્થ તમારું ભગવાન ક્રિએટર. આ હું કઉ છું ક્રિએટર છે તમારા વ્યૂ પોઈન્ટ થી. અમુક ના વ્યૂ પોઈન્ટ થી નથી. શું કહ્યું? પણ નથી શબ્દ બોલે છે. જો ક્રિએટર હોય હું એમને પછી પૂછું છું કે ભગવાન જો ક્રિએટર હોય તો એની શરૂઆત થાય કે ના થાય? તારે સાયન્ટિસ્ટ કે હા શરૂઆત થાય. તમે શરૂઆત થઈ છે ખરી ને? તકા બિગિનિંગ થઈ ગઈ છે. તમે કે એન્ડ આવે કે ના આવે? જે બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવે કે ના આવે? એવરલાસ્ટિંગ જગત છે. અનાદિ અનંત છે. કેવું છે? અનાદિ અનંત, એવરલાસ્ટિંગ. એને ચલાવવું પડે ખરું? ના, એટલે ક્રિએટ કરવું પડે ખરું? જે અનાદિ અનંત શબ્દ તમે સાંભળેલો? હા. ક્રિએટ કરવાની જરૂર નથી. ભગવાન છે જ, પણ ક્રિએટ કરવાથી તમને નુકસાન થાય છે. તમને ના એવું છે. તત્વ વિચારક ના હોય ને મોહ ના જથ્થા ભરેલા હોય. કોમન કોમન તમે કોમન માણસો હોય તો કોમન પીપલ ને માટે તો ગોડ ઇઝ ક્રિએટર બરોબર છે. કારણ કે જો એ ક્રિએટર તરીકે એવું કે આમ ના આવે તો આ લોકો સ્ટોર માં જઈને બધું લઈ લે. ચોરીઓ કરીને બધું ગમે કરે. બીક જોઈએ એમને માટે. બીક જોઈએ એટલે આ વિચારકો ને માટે બુક નહીં. વિચારકો જે એને માટે જ નથી. એટલે હું બધાને બહાર બોલું. બહાર કહ્યું ગોડ ઇઝ ક્રિએટર. શું કહે? હા, ખુલ્લી રીતે કહ્યું ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. પણ આ વિચારકો માટે આપડે કરવાનું શું રહ્યું? એટલે આ બધું આપણું જ પ્રોજેક્શન છે. એક આપણા દેશમાં વાવે હતી જોઈ લી તમે? હા, કે વાવમાં જઈને તમે બોલો કે તું ચોર છે, તે વાવ શું કે છે? આપડે કઈ તું રાજા છે એટલે આપડે રાજા કે નાખે એવું આપડે તમારું જ પ્રોજેક્ટ છે. ભગવાન હાથ કાઢ્યો નથી. ચોર ચોર ચોરી શું કે મને? એટલે ભાઈ ચોરી શું કરશે? મને ભગવાન પ્રેરણા કરી. ભગવાન શું ગુનેગાર બનાવો છો? વગર કમ ના ભગવાન છે એ તો ચોરી ની પ્રેરણા કરે જવાબદારી ગણાય. હા, જે પ્રેરણા કરી જવાબદાર કે જવાબદાર કહેવાય. હા, ભગવાન ને ફળ આપનાર કે છે? ભગવાન ફળ આપનાર છે નઈ. અને ભગવાન ફળ આપે તો ગુનો આપણે કરીએ, ભગવાન શું ફળ આપે? આવો ખોટો ફળ એટલે આ તો કોમ્પ્યુટર જેવું છે. કોમ્પ્યુટર માં તમારા ગુના જે અંદર સારું કામ કર્યું હોય, ખોટું કામ કર્યું હોય, તે તમારા બધા દાખલ થાય છે. અને પછી આનું ફળ કોમ્પ્યુટર આપે છે. રિસર્જન બધું કોમ્પ્યુટર કરે છે. અને તેને ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ કહું છું. હા, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. તમને તો સમજાય શબ્દ? આ સ્પેસ જો તો બેઠા ને, આ સ્પેસ, આ ટાઈમ તો બેઠા તો બધી ટાઈમ નતો પાક્યો. આ સ્પેસ ઉપર આવ્યા ત્યારે પછી વાત નીકળી ને. એટલે આ ટાઈમ સ્પેસ બીજા કેટલા બધા સંજોગો ભેગા થાય, પૂર્વ ભવનું તમારું પૂર્ણ પૂર્ણ ખબર ને, ત્યારે આ બધું કાર્ય થાય. નહીં તો કાર્ય થાય નહીં, કોઈ પણ કાર્ય સ્વતંત્ર રીતે થઈ શકે નહીં. શું સમજે? થોડું ઘણું આમાં જાણવા જેવું લાગ્યું તમને? હા, અમે આ જ્ઞાન આપીને શું કરીએ છીએ? તમારા જાગૃતિ લાવીએ છીએ. આજે